શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ સદગુરુ શ્રી શતાનંદ સ્વામી વિરચિત સત્સંગી જીવન ચતુર્થ પ્રકરણ અધ્યાય 62મો. સુવ્રત મુનિ કહે છે, હે રાજન, એક સમયે પોતાનો નિત્યવિધિ કરી આસન ઉપર વિરાજમાન થયેલા ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી ઉદાર બુદ્ધિવાળા ગોપાળાનંદ સ્વામી પૂછવા લાગ્યા, હે સ્વામીન, ઉદ્ધવ સંપ્રદાયમાં તમારા આશ્રિત અમે સર્વે ત્યાગી સાધુઓ છીએ. તેમના ધર્મોને હું વિસ્તારથી સાંભળવા ઈચ્છું છું, તે મને કૃપા કરીને કહો. આ પ્રમાણે ત્યાગી સાધુઓના ધર્મો જાણવાની ઈચ્છાવાળા ગોપાળાનંદ સ્વામીએ પૂછ્યું ત્યારે સંતપતિ ભગવાન શ્રીહરિ પ્રસન્ન થઈ તેમને સમગ્ર ધર્મો કહેવા લાગ્યા. શ્રી નારાયણ મુનિ કહે છે, હે ગોપાળાનંદ મુનિ, મારા આશ્રિત તમે સર્વે ત્યાગી સાધુઓના ધર્મો તમારા સર્વેના હિતને માટે આપણા ઉદ્ધવ સંપ્રદાયને અનુસારે જેમ શાસ્ત્રમાં છે તેમ હું તમને કહું છું, તેને તમે સાંભળો. હે મુનિ, સર્વના કારણ શ્રી કૃષ્ણ ભગવાનને વિશે તેમના મહાત્મ્ય જ્ઞાને સહિત નિરંતર એકાંતિકી ભક્તિ કરવી તે જ ત્યાગી સાધુઓનો પરમ ધર્મ છે. અધર્મમાંથી ઉત્પન્ન થયેલા લોભ કામાદિક દોષો નિશ્ચય તે ભક્તિને વિશે વિઘ્નરૂપ છે. માટે ધર્મ થકી ઉત્પન્ન થયેલા નિર્લોભ નિષ્કામાદિક ગુણે કરીને તે દોષોને જીતીને આ લોકને વિશે ત્યાગી સાધુઓએ ભક્તિ કરવી. હે મુનિ, અધર્મ સર્ગના દોષોમાંથી મુખ્ય 5 દોષો તો અવશ્યપણે જીતવાના છે. તે 5 દોષોને જીતવાથી અધર્મ સર્ગના સર્વે દોષો જીતાય છે, તેમાં કોઈ સંશય નથી. હવે તે 5 દોષોને કહું છું. એક તો લોભ, બીજો કામ, ત્રીજો રસાસ્વાદ, ચોથો સ્નેહ અને 5મો દોષ માન. તે જીવના અંતરશત્રુ છે અને વિદ્વાનોને પણ જીતવા અતિશય કઠણ છે. તે માટે સર્વદોષ માત્રની ખાણરૂપ અર્થાત ઉત્પત્તિના કારણ અને આધાર એવા એ 5 દોષોને મોક્ષની ઈચ્છાવાળા ત્યાગી સાધુઓએ સાવધાન થઈને અતિશય પ્રયત્નપૂર્વક જીતવા. એ લોભારી 5 દોષોમાંના એક દોષમાં રહેલા બીજા દોષોને નોખા કરીને કહીએ છીએ અને તેમને જીતવાના ઉપાય પણ નોખા કહી દેખાડીએ છીએ. તે ઉપાયો સુખે પડાય એવા છે. એ 5માંથી લોભને આશરે રહેલા દોષો પ્રથમ કહીએ છીએ. તે સર્વે દોષો અત્યંત ત્યાગ કરવા યોગ્ય છે. લોભને વિશે જે મોટા મોટા દોષો રહેલા છે તે જીવને નરક પમાડનારા છે. લોભ છે એ જ પાપનો પિતા છે અને સર્વ પાપને પ્રવર્તાવનારો છે. લોભથી ક્રોધ ઉપજે, કામ પ્રવર્તે તથા લોભથી જ મોહ, કપટ, અભિમાન અને પરાધીનતા પણ થાય છે. મનુષ્યો ધનાધિક પદાર્થના લોભે કરીને પોતાની દીકરી, પોતાની બહેન અથવા બીજી કોઈ પણ સંબંધીની દીકરી હોય તો તેને પણ નીચના ઘેર વહેંચે છે. ધનાધિક પદાર્થના લોભે કરીને માણસને પણ વહેંચે છે. લોભે કરીને ક્ષમા થતી નથી અને લજ્જાનો પણ ત્યાગ કરાય છે. લોભથી શોભાનો પણ નાશ થાય છે અને ધર્મનો અતિશય ક્ષય થાય છે. અનેક પ્રકારની ચિંતા અને અપકીર્તિ પણ લોભથી જ થાય છે. મિથ્યા આડંબર, જીવ પ્રાણી માત્રનો દ્રોહ, બીજાની નિંદા તથા મત્સર કહેતા બીજાનો ઉત્કર્ષ સહન ન થવો, તે પણ લોભથી જ થાય છે. લોભે કરીને પદાર્થનો ત્યાગ થતો નથી. તૃષ્ણા અતિશય વધે છે અને પોતાના ખોટા વખાણ કરાય છે તથા ન કરવા જેવું કાર્ય લોભથી મનુષ્ય કરે છે. અવિશ્વાસ, ધનાદિકની ચોરી તથા પરસ્ત્રીનો સંગ પણ લોભથી થાય છે. લોભે કરીને અતિશય દીનપણાનો તથા વિચાર્યા વિના તત્કાળ ક્રિયા કરી નાખવાનો વેગ થઈ જાય છે. ભયંકર મૃત્યુનો વેગ અર્થાત ઘણાક માણસ મરાઈ જાય એવી ક્રિયા લોભથી થઈ જાય છે. બળવાન ઈર્ષ્યાનો વેગ થાય છે. દુર્જય મિથ્યાપણાનો વેગ પણ લોભથી પ્રવર્તે છે. અર્થાત કેવળ અસત્ય જ બોલાય છે કોઈ રીતે અટકાવી ન શકાય તેવો રસનો વેગ તે પણ લોભથી પ્રવર્તે છે અને બીજા સર્વે દોષો લોભથી ફેલાય છે માટે નિશ્ચય સર્વે પાપનું મૂળ કારણ લોભ છે. લોભને વિશે રહેલા સર્વે દોષો પોતાના મોક્ષરૂપ સ્વાર્થનો નાશ કરનારા છે. એવી રીતે સંતોનો સમાગમ કરીને પોતાના હૃદયમાં નિશ્ચય કરીને બુદ્ધિમાન મનુષ્યો લોભને જીતે. જનક રાજા, યુવનાશ્વ રાજા, વૃષાદર્ભી રાજા એ આદિક કેટલાક રાજાઓ લોભનો ત્યાગ કરી પરમ સુખને પામ્યા છે. તે માટે મોક્ષની ઈચ્છાવાળાને લોભ નિશ્ચય ત્યાગ કરવા યોગ્ય છે. શતશાસ્ત્રનું જ્ઞાન તથા બીજા અનેક સદગુણો એક લોભે કરીને દોષ જેવા થઈ જાય છે એવા લોભને રૂઢી બુદ્ધિવાળો પુરુષ કેમ આશરે? ન જ આશરે. હવે એવા લોભને અમારા ત્યાગી સાધુઓ જે ઉપાયોનો આશ્રય કરીને જીતે તે ઉપાયો કહીએ છીએ. તે ઉપાયોને મોટા સાધુ પુરુષોએ માન્ય કરેલા છે. હે મુનિ, જીવ જે પદાર્થનો લોભ કરે છે તે પદાર્થ નિશ્ચય નાશવંત છે અને જે શરીરના સુખને અર્થે લોભ કરે છે તે શરીર પણ ક્ષણમાં નાશ પામી જાય તેવું છે. આ રીતે દેહ અને દ્રવ્યાદિકનું અસત્યપણું છે તો પણ જીવ લોભથી જે પાપ કરે છે તે પાપકર્મ નિશ્ચય એ જીવને સાચા થઈને વળગે છે. તે પાપકર્મને લીધે નાના પ્રકારના નરકને પામે છે તથા શ્વાન અને શુકર આદિક નાના પ્રકારના ભૂંડા અવતારને નિશ્ચય વારંવાર પામે છે. માટે ત્યાગી સાધુઓ, કાનને પ્રિય લાગે એવી ગ્રામ્ય વાર્તા સાંભળવા લોભાય નહીં અને સ્ત્રી તથા દાઢી મૂછ ન ઉગી હોય એવા નાના બાળકો તથા સૂક્ષ્મ વસ્ત્ર એ આદિક પદાર્થનો ત્વચાએ કરીને સ્પર્શ કરવા લોભાય નહીં. સ્ત્રી સુવર્ણના આભૂષણો, સારા સારા વસ્ત્રો, સુંદર ભારે હવેલી, સુંદર ફૂલવાડી, બાગ બગીચા અને સુંદર રૂપાળી ગાય, ઘોડી, ઘોડો, બળદ આદિ જે નેત્ર ઇન્દ્રિયને પ્રિય લાગે એવા પદાર્થોને વિશે ક્યારેય પણ લોભાય નહીં. તેવી જ રીતે નાના પ્રકારના ખાટા, ખારા, તીખા, ગળ્યા, ચીકણા આદિક રસેયુક્ત એવા ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય એ ચાર પ્રકારના જીહ્વા ઇન્દ્રિયને પ્રિય લાગે એવા પદાર્થોમાં દોષ દ્રષ્ટિએ કરીને બુદ્ધિમાન ત્યાગી સાધુ ક્યારેય લોભાય નહીં. વળી સુગંધિમાન ફૂલેલ તેલ, નાના પ્રકારના અત્તર, નાના પ્રકારના પુષ્પ, નાના પ્રકારનું ચંદન એ આદિક નાસિકા ઇન્દ્રિયને પ્રિય લાગે એવા પદાર્થોમાં બુદ્ધિમાન ત્યાગી સાધુ ક્યારેય લોભાય નહીં. એવી રીતે રમણીય અને ઇન્દ્રિયોને ક્ષોભ કરનારા એવા જે પાંચ ઇન્દ્રિયોના પાંચ વિષયોમાં ત્યાગી સાધુએ ક્યારેય પણ લોભાવું નહીં. વિષયને વિશે આસક્તિએ રહિત એવો જે ત્યાગી સાધુ તે પાંચ ઇન્દ્રિયોની વૃત્તિઓ જે સ્વાભાવિકપણે પોતપોતાના વિષયોમાં જાય છે તેને તે વિષયમાંથી ખેંચીને પાછી વાળી લે છે તે સાધુને વિવેકીઓ જીતેન્દ્રિય કહે છે. પાંચે ઇન્દ્રિયો પોતે પોતાના વિષયને વિશે પ્રવર્તતી હોય તેને મન પણ નિશ્ચય અનુસરે છે. એવી રીતે પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠું મન તેનો આશ્રય કરી લોભાદિક પાંચ શત્રુઓ જીવને પીડે છે. ત્યાગી સાધુઓને પોતાની પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન તે જ નક્કી શત્રુ છે. માટે મોક્ષને ઈચ્છનાર ત્યાગી સાધુએ પ્રયત્ને કરીને પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન તેમને વિશેષપણે કરીને જીતવા. હે મુનિ, પાંચ ઇન્દ્રિયો અને છઠ્ઠું મન જેમણે જીતેલા છે એવા સાધુઓનો મન કર્મ વચને સંગ કરવો, મહાત્મ્ય જ્ઞાને યુક્ત ભગવાનની ઉપાસના ભક્તિ કરવી અને નિત્ય સદવિચાર કરવો એ ત્રણ સાધને કરીને મુમુક્ષુઓ મન અને ઇન્દ્રિયો રૂપ શત્રુને જીતે છે. તે સદવિચાર આવી રીતે કરવો કે પદાર્થ પામવાનું પોતાના પ્રારબ્ધાનુસાર ઈશ્વરે નિર્માણ કર્યું છે તે પદાર્થને સર્વે જીવ પ્રાણી માત્ર અવશ્ય પામે છે. તે માટે દેહની પુષ્ટિને અર્થે પદાર્થની પ્રાપ્તિ સારું વૃથા ક્લેશ ન કરવો, જેટલા અન્નવસ્ત્રાદિક પદાર્થે કરીને પોતાના દેહનો નિર્વાહ થાય તેટલા પદાર્થની પ્રાપ્તિને અર્થે ત્યાગી સાધુ યત્ન કરે, કારણ કે દેહ ધર્મ પાળવાનું સાધન છે, અર્થાત મનુષ્ય દેહે કરીને ધર્મ પળાય છે. દેહ નિર્વાહને અર્થે યત્ન કરવો તે પણ અમે કહીશું એવો જ માર્ગ તેણે કરીને કરવો, પણ બીજી રીતે ન કરવો, કારણ કે પોતાના મનમાં આવે તેવી રીતે પોતાનો દેહ નિર્વાહ કરનાર ત્યાગી સાધુ તો નરકને પામે છે એમાં સંશય નથી. હે મુનિ, 6 મહિના સુધી ગૃહસ્થે પહેર્યા ઓઢ્યાને જૂના થયેલા અને ગૃહસ્થ પાસેથી માગી લીધેલા એવા ધોળા વસ્ત્રોના ટુકડા વડે કરેલી અને ટાઢને ટાળે એવી એક કંથા રાખવી, 2 કૌપિન રાખવી, તે કૌપિન ઉપર પહેરવાના 2 બહિર્વાસ તે ધોતિયા રાખવા, 1 પછેડી રાખવી અને જળ ગાળવાનો 1 વસ્ત્રનો કટકો રાખવો, કાન ઢંકાય એવી 1 માથે ધારવાની ટોપી રાખવી, તે ટોપી ઉપર માથે બાંધવાનો ચોખંડો 1 રૂમાલ રાખવો, કૌપિનથી રૂમાલ સુધી જે વસ્ત્ર રાખવાના કહ્યા તે વસ્ત્ર ગૃહસ્થ પાસેથી માગ્યા વિના ગૃહસ્થે પોતાની મેળે આપેલા નવા વસ્ત્રના કરવા, રસોઈ કરતી વખતે પહેરવાને અર્થે કામળીનું 1 ફાળિયું રાખવું, નાહેલાની ટાઢ હરે એવી 1 કામળી જૂની અથવા નવી રાખવી. હે મુનિ, ત્યાગી સાધુઓ આ કહ્યું તેવા જ વસ્ત્રો રાખે તો તેમના જીવનું હિત થાય અને તેથી અધિક રાખે તો ભૂંડું થાય. કામળી સિવાયના બીજા વસ્ત્રો સુતરાવ રાખવા, પણ હીરાગળ ન રાખવા. એ વસ્ત્રો થોડા મૂલ્યવાળા, જાડા અને ધોળા હોય, સોના કે રૂપા આદિ ધાતુના તાર વિનાના હોય તેવા રાખવા. પ્રથમનું વસ્ત્ર જૂનું થઈને ફાટી જાય, કોઈ ચોર લઈ જાય અથવા ખોવાઈ જાય ત્યારે તે વસ્ત્ર બીજું રાખવું. ઝીણા તથા સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત તથા રાતા પીળા તથા સુવર્ણાદિક ધાતુના તારે યુક્ત તથા રાતા પીળા તથા ચિત્રવિચિત્ર રંગવાળા વસ્ત્રો ગૃહસ્થ આપે તો પણ તેને ત્યાગી સાધુ ક્યારેય ગ્રહણ ન કરે, અને પોતાને રાખવાના ધોતિયા પછેડી આદિક નવા વસ્ત્ર તે જો માગ્યા વિના ગૃહસ્થ પોતાની જાણે ન આપે તો પોતાને અવશ્ય જોઈતું હોય તેટલું જૂનું વસ્ત્ર 6 મહિનાનું ઓઢેલું હોય તે માગી લેવું, તેનો ત્યાગી સાધુને દોષ નથી. પોતાને પહેરવા ઓઢવાના વસ્ત્રોને રાતી મૃતિકાએ રંગીને ત્યાગી સાધુઓએ ધારવા, રંગ્યા વિનાના ધોળા વસ્ત્રો ક્યારેય પણ ન ધારવા. શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાના ઉપયોગમાં અવશ્ય જોઈએ એવા ભગવાનને સ્નાન કરાવવાના પાત્ર, ચંદન ઉતારવાના પાત્ર ઇત્યાદિ પૂજાની સામગ્રીના પાત્ર તે તાંબુ, પિત્તળ આદિ ધાતુના ન હોય તેવા રાખવા, અર્થાત કાષ્ટાદિકના રાખવા. પોતાના ઉપયોગનું શતશાસ્ત્રનું પુસ્તક ત્યાગી સાધુ રાખે. પુસ્તક લખાવવાના ઉપકારક ખડીઓ, પાટી, કલમ, ચપ્પુ, કાતર આદિ સામગ્રી પોતાના ઉપયોગમાં આવે તેટલી જ રાખે, પણ તેથી અધિક ન રાખે. ત્યાગી સાધુએ પાણી પીવાનું પાત્ર કાષ્ઠનું રાખવું અથવા તુંબડાનું રાખવું, પાણી પીવાનું અને ભોજન કરવાનું પાત્ર રંગ્યા વિનાનું રાખવું. ત્યાગી સાધુ કોઈ રીતે ધનનો સંગ્રહ તો કરે જ નહીં, તે ધનને બીજા પાસે પોતાનું કરી કોઈ રીતે રખાવે નહીં. વસ્ત્ર, પાત્ર, ગાય, ભેંસ, ઘોડી, બળદ એ આદિક જે જે પદાર્થે કરીને ધન ઉપજે તે પદાર્થ ત્યાગી સાધુ ક્યારેય પણ પોતાની પાસે રાખે નહીં અને બીજા પાસે રખાવે નહીં. ત્યાગી સાધુ ક્યારેય પણ કોઈ પદાર્થની ચોરી પોતે ન કરે, બીજા પાસે પણ ન કરાવે, ચોરની સંગાથે નિવાસ ન કરે અને ચોરને પોતાના આશ્રમમાં ન રાખે. પારકું પદાર્થ માગ્યા વિના લેવાના પાપથી ભય પામવાના સ્વભાવવાળા ત્યાગી સાધુએ ફળ, પુષ્પ, અન્ન, તૃણ, કાષ્ટ, દાતણ, મૃત્તિકા અને પત્ર એ આદિક જે જે પદાર્થ ધણિયાતું હોય તે પદાર્થ માગ્યા વિના ગ્રહણ કરવું નહીં. ત્યાગી સાધુ પોતાને અર્થે ખેતર, વાડી આદિક કરે નહીં અને બીજા પાસે કરાવે પણ નહીં. પારકી થાપણનું ધન કોઈ પણ પ્રકારે પોતે રાખે કે રખાવે નહીં. અમે કહ્યા જે આ સર્વે નિયમ, તેમાંથી જો કદાચિત કોઈ નિયમનો ભંગ થાય તો તે પાપનું નિવારણ ત્યાગી સાધુએ તત્કાળ કરવું. નાનું અથવા મોટું જે કાંઈ પાપ પોતાનાથી જાણે કે અજાણે થઈ ગયું હોય તે પાપ ત્રણ અથવા ચાર મોટા ત્યાગી સાધુઓની આગળ કહેવું, પછી તે મોટા સાધુ દેશકાળને અનુસારે જેવી રીતે તે પાપનું પ્રાયશ્ચિત્ત બતાવે તેવી રીતે ત્યાગી સાધુ સાવધાન થઈ તે પ્રાયશ્ચિત્ત કરે. હવે થઈ ગયેલા પાપનું નિવારણ કેવી રીતે કરવું તે કહીએ છીએ. ત્યાગી સાધુને જેટલા વસ્ત્ર રાખવાના કહ્યા તેથી અધિક વસ્ત્ર લઈને રાખે તો તે રાખનાર એક પાદકૃચ્છ વ્રત કરે. ગૃહસ્થ પાસે નવું વસ્ત્ર માગે તો એક પાદકૃચ્છ વ્રત કરે. સુવર્ણાદિકના ધાતુના તારવાળું વસ્ત્ર રાખે. રાતા, પીળા, લીલા અને ચિત્ર વિચિત્ર વસ્ત્રો રાખે તથા બહુમૂલ્યવાળું વસ્ત્ર રાખે તો તે પ્રત્યેક પાપનું એક એક પાદકૃચ્છ વ્રત કરે. જો તે વસ્ત્રને મૃત્તિકાએ રંગ્યા વિના ધોળા જ રાખે તો એક પાદકૃચ્છ વ્રત કરે. જેટલા પદાર્થોનો સંગ્રહ કરવાનું કહ્યું તેથી અધિક પદાર્થનો સંગ્રહ કરે તો એક પાદકૃચ્છ વ્રત કરે. તે વ્રતનું લક્ષણ કહીએ છીએ. એક દિવસ એક વાર ખાવું, બીજે દિવસે સૂર્યાસ્ત થાય તે પહેલાં જમવું, ત્રીજે દિવસે માગ્યા વિનાનું જે મળે તે જમવું અને ચોથે દિવસે ઉપવાસ કરવો, એ એક પાદકૃચ્છ વ્રત કહેવાય છે. વળી ત્યાગી સાધુ પોતાનું અથવા પારકું સુવર્ણાદિક ધન જેટલા દિવસ પોતે રાખે તેટલા દિવસ ઉપવાસ કરે તથા જેટલા દિવસ બીજા પાસે રખાવે તેટલા દિવસ ઉપવાસ કરે ત્યારે તે પાપ થકી શુદ્ધ થાય છે. ત્યાગી સાધુ ઘોડો, ઘોડી, વેલ, માફો આદિક વાહન જેટલા દિવસ રાખે તેટલા દિવસ પોતે ઉપવાસ કરે. ગાય, ભેંસ આદિક પશુ જેટલા દિવસ રાખે તેટલા દિવસ ઉપવાસ કરે. ધણિયાતા પુષ્પાદિક પદાર્થોની ત્યાગી સાધુએ જો ચોરી કરી હોય તો તે ચોરી બીજા સાધુની આગળ જઈને કહીને તે સાધુને સાષ્ટાંગ નમસ્કાર કરી એક ઉપવાસ કરે. જે ત્યાગી સાધુ પોતાના નિયમ થકી ભ્રષ્ટ થયો હોય તેનું સર્વ પ્રકારે હિત કરવું તે જ જેને પ્રયોજન છે એવા બીજા ત્યાગી સાધુઓએ પોતાની પંક્તિ થકી તે ત્યાગી સાધુને તત્કાળ બહાર કરવો. તે ત્યાગી જ્યારે નિયમભંગનું પ્રાયશ્ચિત્ત કરી શુદ્ધ થાય ત્યારે ધર્મ માર્ગમાં રહેલા ત્યાગી સાધુઓએ તેને સાધુના મંડળમાં લેવો. આ વાર્તા પાંચે પ્રકારના નિયમમાં જાણવી. નિર્લોભી સત્પુરુષનો સમાગમ તથા ભગવાનની ભક્તિથી યુક્ત થઈને આ સર્વે નિયમોનું પાલન કરીને ત્યાગી સાધુ દુઃખે કરીને પણ ન જીતાય એવા લોભને યથાર્થ જીતી લે છે. હે મુનિશ્રેષ્ઠ, લોભ જીતવાના આ ઉપાયો મેં તમને નિશ્ચયપણે કહ્યા અને તે પહેલાં લોભને વિશે રહેલા દોષો પણ કહ્યા. હવે કામને વિશે રહેલા દોષો અને તે કામને જીતવાના ઉપાયો કહું છું તે સાંભળો. આ પ્રમાણે શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમદ સત્સંગી જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિશે લોભના દોષો તથા તેને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું. એ નામે 62મો અધ્યાય પૂર્ણ થયો.